વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 11મો સર્ગ. સુગ્રીવ દ્વારા વાલીના પરાક્રમનું વર્ણન. વાલીએ દુદુંભી દૈત્યને મારીને એની લાશને મતંગ વનમાં ફેંકવી. મતંગ મુનિનો વાલીને શાપ. શ્રીરામે દુદુંભીના અસ્થિઓને દૂર ફેંકવા અને સુગ્રીવનો એમને સાલભેદન માટે આગ્રહ કરવો. શ્રીરામચંદ્રજીનું વચન હર્ષ અને પુરુષાર્થને વધારનારું હતું એ સાંભળીને સુગ્રીવે એના પ્રત્યે પોતાનો આદર પ્રગટ કર્યો અને શ્રી રઘુનાથજીને આ રીતે પ્રશંસા કરી. પ્રભુ, તમારા બાણ પ્રજ્વલિત અણીવાળા અને મર્મભેદી છે. જો તમે ક્રોધિત થઈ જાઓ તો એ બાણો દ્વારા પ્રલયકાળના સૂર્યની જેમ સમસ્ત લોકને ભસ્મ કરી શકો છો, એમાં શંકા નથી. પરંતુ વાલીનો જેવો પુરુષાર્થ છે, જે બળ છે અને જેવું ધૈર્ય છે, એ બધું એકાગ્રચિત્તે સાંભળો. ત્યાર પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. વાલી સૂર્યોદય પહેલાં જ પશ્ચિમ સમુદ્રથી પૂર્વ સમુદ્ર સુધી, દક્ષિણ સાગરથી ઉત્તર સાગર સુધી ફરી આવે છે, છતાં એ થાકતો નથી. પરાક્રમી વાલી પર્વતની ટોચ પર ચડીને મોટા મોટા શિખરોને બળપૂર્વક ઊંચકી લે છે અને ઉપર ઉછાળીને પછી એને હાથમાં ઝીલી લે છે. વનોમાં વિવિધ પ્રકારના જે ઘણા બધા સુદૃઢ વૃક્ષો હતા એમને પોતાનું બળ પ્રગટ કરતા વાલીએ વેગપૂર્વક તોડી નાખ્યા છે. અગાઉની વાત છે, અહીં એક દુદુંભી નામનો અસુર રહેતો હતો, જે પાડાના રૂપમાં દેખાતો હતો. એ કૈલાશ પર્વત જેવો ઊંચો જણાતો હતો. પરાક્રમી દુદુંભી 1000 હાથીનું બળ ધરાવતો હતો. બળના ઘમંડથી વિશાળકાય દુષ્ટાત્મા દાનવ પોતાને મળેલ વરદાનથી ભાન ભૂલીને સરિતાઓના સ્વામી સમુદ્રની પાસે ગયો, જેમાં ઊંચા તરંગો ઉછળી રહ્યા હતા, તથા જે રત્નોનો નિધિ ખજાનો છે એ અપાળ જળરાશિથી પરિપૂર્ણ સમુદ્રને ઓળંગીને એને સમુદ્રને તુચ્છ સમજીને દુદુંભીએ એના અધિષ્ઠાતા દેવતાઓને કહ્યું, મને તમારા સાથે યુદ્ધનો અવસર આપો. રાજન, એ સમયે મોટા બળવાન ધર્માત્મા સમુદ્રે એ કાળ પ્રેરિત અસુરને આમ કહ્યું, યુદ્ધ વિશારદ વીર, હું તમને યુદ્ધનો અવસર આપવા તમારી સાથે યુદ્ધ કરવા અસમર્થ છું. જે તમને યુદ્ધ પ્રદાન કરશે એનું નામ જણાવું છું, સાંભળો. વિશાળ વનમાં જે પર્વતોના રાજા અને ભગવાન શંકરના સસરા છે, તપસ્વીનો સૌથી મોટો આશ્રય અને સંસારમાં હિમાલય તરીકે પ્રખ્યાત છે, જ્યાંથી જળના મોટા મોટા સ્ત્રોત શરૂ થયા છે, જ્યાં અનેક ગુફાઓ અને ઝરણાઓ છે, એ ગિરિરાજ હિમાલય જ તમારી સાથે યુદ્ધ કરવા સમર્થ છે. એ તમને અનુપમ પ્રેમ પ્રદાન કરી શકે છે. આ સાંભળીને અસુર શિરોમણી દુદુંભી સમુદ્રને ડરી ગયેલો સમજીને ધનુષમાંથી છૂટેલા બાણની જેમ તરત હિમાલયના વનમાં જઈ પહોંચ્યો અને પર્વતની ગજરાજ જે શ્વેત વિશાળ શિલાઓને વારંવાર ભૂમિ પર ફેંકવા લાગ્યો અને ગર્જના કરવા લાગ્યો. ત્યારે શ્વેત વાદળ જેવો આકાર ધારણ કરીને સૌમ્ય સ્વભાવના હિમાલય ત્યાં પ્રગટ થયા. એમની આકૃતિ પ્રસન્નતામાં વૃદ્ધિ કરે એવી હતી. તેઓ પોતાના જ શિખર પર ઊભા રહીને બોલ્યા, ધર્મવત્સલ દુદુંભી, તમે મને ક્લેશ ન આપો. હું યુદ્ધ કાર્યમાં કુશળ નથી, હું તો માત્ર તપસ્વીઓનું નિવાસસ્થાન છું. બુદ્ધિમાન ગિરિરાજ હિમાલયની આ વાત સાંભળીને દુદુંભીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને એણે આમ કહ્યું, જો તમે યુદ્ધ કરવામાં અસમર્થ છો અથવા મારાથી ડરીને યુદ્ધના પ્રયત્નમાંથી વિરક્ત થઈ ગયા હોય થઈ ગયા હોવ તો મને એવા વીરનું નામ આપો જે યુદ્ધની ઈચ્છા ધરાવનાર એવા મને એમની સાથે યુદ્ધ કરવાનો અવસર આપે. એની આ વાત સાંભળીને વાતચીતમાં કુશળ ધર્માત્મા હિમાલયે શ્રેષ્ઠ અસુરને, જેના માટે અગાઉ કોઈએ કોઈ પ્રતિદ્વંદીનું નામ આપ્યું ન હતું, ક્રોધપૂર્વક કહ્યું, મહાપ્રાજ્ઞ દાનવરાજ, વાળી નામનો પ્રખ્યાત એક પરમ તેજસ્વી અને પ્રતાપી વાનર છે, જે દેવરાજ ઇન્દ્રના પુત્ર અને અનુપમ શોભાયમાન કિષ્કિંધાપુરીમાં રહે છે. તેઓ ઘણા બુદ્ધિમાન અને યુદ્ધ કળામાં નિપુણ છે. તેઓ તમારી સાથે જજુમવામાં સમર્થ છે. જેમ ઇન્દ્રે નમુચીને યુદ્ધની તક આપી હતી, એ જ રીતે વાલી તમને દ્વંદ્વ યુદ્ધ આપી શકે છે. જો તમારે અહીં યુદ્ધ કરવું જ હોય તો તરત ચાલ્યા જાઓ, કેમ કે વાલી માટે કોઈ શત્રુના પડકારને સહી લેવો બહુ કપરો છે. તેઓ યુદ્ધ કર્મમાં હંમેશા સુરવીરતા પ્રગટ કરનારા છે. હિમાલયની વાત સાંભળીને ક્રોધથી રાતોપીળો થયેલો દુદુંબી તત્કાળ વાલીની કિષ્કિંધાપુરીમાં પહોંચી ગયો. એણે પાડાનું રૂપ લીધું હતું. એના શિંગડા અત્યંત તીક્ષ્ણ હતા. એ બહુ ભયંકર હતો અને ચોમાસામાં વર્ષાકાળના આકાશમાં છવાયેલા મહાન મેઘ જેવો દેખાતો હતો. એ મહાબળી દુદુંબી કિષ્કિંધાપુરીના દ્વાર પર આવીને ધરતીને ધ્રુજાવતો જોર જોરથી ગર્જના કરવા લાગ્યો. જાણે દુદુંબીનો ગંભીર નાદ થઈ રહ્યો હોય. એ આજુબાજુના વૃક્ષોને તોડતો, ધરતીને ખરીઓથી ખોદતો અને બળના ઘમંડથી નગરના દરવાજાને શિંગડાથી છોલતો યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. વાલી એ સમયે અંતપુરમાં હતો. પેલા દાનવની ગર્જના સાંભળીને એ ક્રોધે ભરાઈ ગયો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ એ સ્ત્રીઓની વચ્ચેથી દરવાજાની બહાર નીકળી આવ્યો. સઘળા વનચારી વાનરોના રાજા વાલીએ ત્યાં સ્પષ્ટ અક્ષરો અને પદોથી યુક્ત મર્યાદિત વાણીમાં એ દુદુંબીને કહ્યું, મહાબલી દુદુંબી, હું તમને સારી રીતે જાણું છું. તમે આ નગરના દરવાજાને રોકીને કેમ ગર્જના કરો છો? પોતાના પ્રાણની રક્ષા કરો. બુદ્ધિમાન વાનરરાજ વાલીના આ વચન સાંભળીને દુદુંબીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એણે એને આમ કહ્યું, વીર, તમારે સ્ત્રીઓની સામે આવી વાત કરવી ન જોઈએ. મને યુદ્ધનો અવસર આપો તો જ હું તમને બળવાન માનીશ. અથવા વાનર, હું આજની રાત મારા ક્રોધને રોકી રાખીશ. તમે સ્વેચ્છાનુસાર કામ ભોગ માટે મારી પાસેથી સૂર્યોદય સુધીનો સમય લઈ લો. વાનરોને હૃદયે લગાવીને જેને જે કંઈ આપવું હોય એ આપી દો. તમે બધા વાનરોના રાજા છો ને પોતાના સુહૃદો સાથે મળી લો, સલાહ સૂચન કરી લો. કિષ્કિંધાપુરીને સારી પેઠે જોઈ લો. પોતાના સમકક્ષ પુત્ર વગેરેને આ નગરીના રાજ્ય પર અભિષિક્ત કરી દો અને સ્ત્રીઓની સાથે આજે ધરાઈને ક્રીડા કરી લો. ત્યાર પછી હું તમારો ઘમંડ રોળી નાખીશ. જે મદિરાથી મત પ્રમત એટલે કે અસાવધાન યુદ્ધથી ભાગેલા અસ્ત્રરહિત દુર્બળ તમારા જેવા સ્ત્રીઓથી ઘેરાયેલા તથા અભિમાનથી છકેલા પુરુષનો વધ કરે છે એ જગતમાં ગર્ભ હત્યારો કહેવાય છે. આ સાંભળીને વાલીએ મંદ મંદ મલકાઈને તારા વગેરે બધી સ્ત્રીઓને દૂર કરીને એ અસુરરાજને ક્રોધપૂર્વક કહ્યું, જો તમે યુદ્ધ માટે નિર્ભયતાથી ઊભા છો તો એવું ન સમજી બેસતા કે આ વાલી મદિરા પીને મત બની ગયો છે. મારા અભિમાનને તમે યુદ્ધ સ્થળે ઉત્સાહ વધારવા માટે વીરો દ્વારા કરવામાં આવતું વિશેષ ઔષધનું પાન સમજો. એને આમ કહીને પિતા ઇન્દ્રે આપેલી વિજય અપાવનારી સુવર્ણમાળાને ગળામાં નાખીને વાલી ક્રોધિત થઈને યુદ્ધ માટે ઊભો થઈ ગયો. કપિશ્રેષ્ઠ વાલીએ પર્વતાકાર દુદુંભીના બંને શિંગડા પકડીને એ જ સમયે ગર્જના કરીને એને વારંવાર ગોળ ગોળ ફેરવ્યો. પછી બળપૂર્વક એને ધરતી પર પછાડ્યો અને બહુ જોરથી સિંહનાદ કર્યો. પૃથ્વી પર પટકાતા એના બંને કાનોમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. ક્રોધના આવેશમાં આવીને એકબીજાને જીતવાની ઈચ્છા ધરાવતા એ બંને દુદુંભી અને વાલીની વચ્ચે ઘોર યુદ્ધ થવા લાગ્યું. એ સમયે ઇન્દ્ર જેવો પરાક્રમી વાલી દુદુંબી પર મુક્કા, લાતો, ઘૂંટણો, શિલાઓ તથા વૃક્ષોથી પ્રહાર કરવા લાગ્યો. એ યુદ્ધભૂમિમાં પરસ્પર પ્રહાર કરતા રહીને વાનર અને અસુર બંને યોદ્ધાઓમાંથી અસુરની શક્તિ ઘટવા લાગી અને ઇન્દ્રકુમાર વાલીનું બળ વધવા લાગ્યું. એ બંનેમાં ત્યાં પ્રાણાંતકારી યુદ્ધ શરૂ થઈ ગયું હતું. એ સમયે વાલીએ દુદુંભીને ઉંચકીને ભૂમિ પર પછાડ્યો અને પોતાના શરીર નીચે દબાવી દીધો. એનાથી દુદુંભી પીસાઈ ગયો. જ્યારે પડ્યો ત્યારે એના શરીરના બધા છિદ્રોમાંથી રક્ત વહેવા લાગ્યું અને મહાબાહુ ધરતી પર પડીને મૃત્યુ પામ્યો. જ્યારે એના પ્રાણ નીકળી ગયા અને ચેતના લુપ્ત થઈ ગઈ ત્યારે વેગવાન વાલીએ બંને હાથે ઉપાડીને સાધારણ વસ્તુની જેમ એને એક યોજન દૂર ફેંકી દીધો. વેગપૂર્વક ફેંકી દીધેલા એ અસુરના મુખેથી નીકળેલા લોહીના ઘણા બધા બિંદુઓ પવનની સાથે ઉડીને મતંગ મુનિના આશ્રમમાં પડ્યા. મહાભાગ, ત્યાં પડેલા એ રક્ત બિંદુઓને જોઈને મતંગ મુનિ કોપાયમાન થઈ ગયા અને આવા વિચારમાં પડી ગયા, આ કોણ છે જે અહીં લોહીના છાંટા નાખી ગયો? એ દૃષ્ટે ઓચિંતા મારા શરીરને રક્તનો સ્પર્શ કરાવ્યો છે, એ દુરાત્મા, દુર્બુદ્ધિ, અજિતાત્મા અને મૂર્ખ કોણ છે? આમ કહીને મુનિવર મતંગે બહાર નીકળીને જોયું તો એમને પર્વતાકાર પાડો પ્રાણહીન થઈને પૃથ્વી પર પડેલો જોવા મળ્યો. એમણે પોતાના તપોબળથી એ જાણી લીધું કે આ એક વાનરનું કૃત્ય છે, તેથી આ શબ ફેંકનાર વાનરને એમણે ભીષણ શાપ આપ્યો, જેણે લોહીના છાંટાથી મારા આશ્રમને અને આ વનને અપવિત્ર કર્યું છે. એ આજ પછી આ વનમાં પ્રવેશ ન કરે, જો પ્રવેશ કરશે તો વધ થઈ જશે. આ અસુરના શરીરને અહીં ફેંકીને જેણે વૃક્ષોને તોડી નાખ્યા છે, એ દુર્બુદ્ધિ જો મારા આશ્રમની ચારે બાજુ પૂરા એક યોજન સુધીની ભૂમિમાં પગ મૂકશે તો એ અવશ્ય પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેસશે. એ વાલીના જે મંત્રીઓ પણ આ વનમાં રહેતા હોય એમણે હવે અહીં રહેવું ન જોઈએ, તેઓ મારી આજ્ઞા સાંભળીને અહીંથી સુખપૂર્વક ચાલ્યા જાય. જો તેઓ રહેશે તો એમને પણ અવશ્ય શાપ આપી દઈશ. મેં આ વનની હંમેશા પુત્રની જેમ રક્ષા કરી છે. જ્યાં વૃક્ષોના પાંદડા અને અંકુરોનો વિનાશ કરવા અને ફળમૂળનો અભાવ સર્જવા માટે અહીં રહેશે એ અવશ્ય શાપનો ભાગી થશે. આજનો દિવસ એમના બધાના માટે આવવા જવાની તથા રહેવાની અંતિમ અવધિ છે. માત્ર આજના દિવસ માટે હું એ બધાને રજા આપું છું. કાલથી જે વાનર અહીં મારી નજરે ચડશે એ ઘણા હજારો વર્ષ માટે પથ્થર બની જશે. મુનિના વચન સાંભળીને એ બધા વાનરો મતંગ વનમાંથી નીકળી ગયા. એમને જોઈને વાલીએ પૂછ્યું, મતંગ વનમાં રહેનારા તમે બધા વાનરો મારી પાસે શા માટે ચાલી આવ્યા? વનવાસીઓ કુશળ તો છે ને? ત્યારે બધા વાનરોએ સુવર્ણમાળા ધારણ કરનારા વાલીને પોતાના આવવાનું બધું કારણ જણાવ્યું તથા વાલીને જે શ્રાપ મળ્યો હતો એ પણ કહી સંભળાવ્યું. વાનરોએ કહેલી આ વાત સાંભળીને વાલી મહર્ષિ મતંગની પાસે ગયો અને હાથ જોડીને ક્ષમા યાચના કરવા લાગ્યો, પરંતુ મહર્ષિએ એનો આદર ન કર્યો. તેઓ ચૂપચાપ પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. આ બાજુ વાલી શાપના કારણે ભયભીત થઈને ઘણો વ્યાકુળ થઈ ગયો. નરેશ્વર, ત્યારથી એ શાપના ભયથી બી ગયેલો વાલી આ મહાન પર્વત ઋષ્યમુખના કોઈ સ્થાનમાં ન તો કદી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે કે ન આ પર્વતને જોવાની પણ ઈચ્છા રાખે છે. શ્રીરામ, અહીં એનો પ્રવેશ અસંભવ છે એવું જાણીને હું મારા મંત્રીઓ સાથે આ મોટા વનમાં વિષાદ છોડીને વિચરણ કરું છું. આ જુઓ, આ એક મોટા પર્વત જેવો દેખાતો દુદુંભીના હાડકાનો ઢગલો છે. વાલીએ પોતાના બળના ઘમંડમાં દુદુંભીના મૃત શરીરને આટલે દૂર ફેંકી દીધું હતું. આ 7 સાલના વિશાળ અને જાડા વૃક્ષો છે જે પોતાના અનેક ઉત્તમ શાખાઓથી શોભી રહ્યા છે. વાલી આ બધા વૃક્ષોમાંથી એકે એકને બળપૂર્વક હલાવીને એમને પાંદડા વિનાના કરી શકે છે. શ્રીરામ, આ વાલીના અનુપમ પરાક્રમને મેં છતું કર્યું છે. નરેશ્વર, તમે તો વાલીને યુદ્ધમાં કઈ રીતે મારી શકો? સુગ્રીવ નામ કહેવાથી લક્ષ્મણ જોરથી હસી પડ્યા. હસતા હસતા જ તેઓ બોલ્યા, ક્યુ કામ કરવાથી શ્રીરામચંદ્રજી વાલીનો વધ કરશે એવી એમને ખાતરી થાય? ત્યારે સુગ્રીવે એમને આમ કહ્યું, પૂર્વકાળમાં વાલીએ સાલના આ 7 વૃક્ષોને એક એક કરીને અનેક વાર વિંધી નાખ્યા છે. તેથી જો શ્રીરામચંદ્રજી પણ આમાંના કોઈ એક વૃક્ષને એક બાણથી વિંધી નાખશે તો એમનું પરાક્રમ જોઈને તેઓ વાલીને મારી શકશે એવો મને વિશ્વાસ બેસી જશે. લક્ષ્મણ, જો આ પાડાનું રૂપ લીધેલા દુદુંભીના હાડકાને એક જ પગે ઉપાડીને બળપૂર્વક 200 ધનુષ્ય છેટે ફેંકી શકે તો પણ હું માની લઈશ કે આમના હાથે વાલીનો વધ થઈ જ શકશે. જેમના નેત્રનો અંતભાગ થોડા થોડા લાલ હતા એ શ્રીરામને આમ કહીને સુગ્રીવ 2 ઘડી સુધી થોડા વિચારમાં પડી ગયા. ત્યાર પછી એમણે કુકુત્સકુલભૂષણ શ્રીરામને આમ કહ્યું, વાલી સુરવીર છે અને એને પોતાના બળનું અભિમાન છે. એના બળ અને પુરુષાર્થ પ્રસિદ્ધ છે. એ બળવાન વાનર આજ સુધી યુદ્ધમાં કદી પરાજિત થયો નથી. એના એવા એવા કર્મો જોવા મળે છે જે દેવતાઓ માટે પણ દુષ્કર છે અને જેમનો વિચાર કરીને પણ મને ભય લાગતો હોવાથી મેં આ ઋષ્યમુખ પર્વતનું શરણું લીધું છે. એ વાનરરાજને જીતવો બીજા માટે અસંભવ છે. એના પર આક્રમણ અથવાનો તિરસ્કાર પણ કરી શકાય એમ નથી. એ શત્રુના પડકારને સાખી શકાતો નથી. જ્યારે હું એના પ્રભાવનું ચિંતન કરું છું ત્યારે ઋષ્યમુખ પર્વતને એક ક્ષણભર પણ છોડી શકતો નથી. હનુમાન વગેરે મારા શ્રેષ્ઠ મંત્રીઓ મારા પ્રત્યે અનુરાગ રાખનારા છે. એમની સાથે રહેવા છતાં પણ હું આ વિશાળ વનમાં વાલીથી ઉદ્વિગ્ન થઈને અને શંકિત રહીને જ વિચરું છું. મિત્રવત્સલ, તમે મને પરમ સ્પૃહણીય શ્રેષ્ઠ મિત્ર મળી ગયા છો. તમે મારા માટે હિમાલય જેવા છો અને મને તમારો આશ્રય પ્રાપ્ત થઈ ચૂક્યો છે, તેથી હવે મારે નિર્ભય થઈ જવું જોઈએ. પરંતુ રઘુનંદન, હું એ બળવાન દુષ્ટભાઈના બળ પરાક્રમને જાણું છું અને યુદ્ધભૂમિમાં તમારું પરાક્રમ મેં પ્રત્યક્ષ જોયું નથી. પ્રભુ, હું ખરેખર તમને વાલી સાથે સરખાવતો નથી, ન તો તમને ડરાવું છું કે ન તમારો અપમાન પણ કરું છું. વાલીના ભયંકર કર્મોએ મારા હૃદયમાં કાયરતા ઉત્પન્ન કરી દીધી છે. રઘુનંદન, ખરેખર તમારી વાણી મારા માટે પ્રમાણભૂત છે, વિશ્વસનીય છે, કેમ કે તમારું ધૈર્ય, તમારી આ દિવ્ય આકૃતિ, રાખોડીથી ઢંકાયેલા અગ્નિ જેવા તમારા ઉત્કૃષ્ટ તેજનો પરિચય આપી રહ્યા છે. મહાત્મા સુગ્રીવની આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ પહેલાં તો મલકાયા, પછી તેઓ વાનરની વાતનો ઉત્તર આપતા બોલ્યા, વાનર, જો તમને અત્યારે પરાક્રમની બાબતમાં અમારા પર વિશ્વાસ નથી બેસતો, તો યુદ્ધના સમયે હું તમને એનો ઉત્તમ વિશ્વાસ અપાવી દઈશ. આમ કહીને સુગ્રીવને સાંત્વના આપીને લક્ષ્મણના મોટા ભાઈ મહાબાહુ બળવાન શ્રી રઘુનાથજીએ રમત કરતા હોય એમ દુદુંભીના શરીરને પોતાના પગના અંગૂઠાથી ઉપાડી લીધું અને અસુરના પેલા સુકાઈ ગયેલા હાડપિંજરને અંગૂઠા વડે જ 10 યોજન દૂર ફેંકી દીધું. એના શરીરને ફેંકી દીધેલું જોઈને સુગ્રીવે લક્ષ્મણ અને વાનરોની સામે જ પ્રકાશિત થઈ રહેલા સૂર્ય જેવા તેજસ્વી વીર શ્રી રામચંદ્રજીને ફરી આવી અર્થસભર વાત કહી, સખા, મારો ભાઈ વાલી એ સમયે મદમદ અને યુદ્ધથી થાકેલો હતો અને દુદુંબીનું આ શરીર લોહીભીનું માંસ સાથેનું તથા નવું તરતનું મરેલું હતું. એવી સ્થિતિમાં પણ એણે અને અગાઉ આટલે દૂર ફેંક્યું હતું. પરંતુ રઘુનંદન, અત્યારે આ શરીર માંસ વિનાનું હોવાને કારણે ત્રણખલા જેવું હલકું થઈ ગયું છે અને તમે હર્ષ અને ઉત્સાહ સાથે એને ફેંક્યું છે. તેથી શ્રીરામ, આ મરદાને ફેંકવા છતાં જાણી નથી શકાતું કે તમારું બળ અધિક છે કે તેનું, કેમ કે ભીનું હતું અને આ સૂકું. આ બે પરિસ્થિતિમાં ઘણો ફરક છે. તાત, તમારા અને એના બળમાં મારો એ જ સંશય હજી રહી ગયો. હવે આ એક સાલ વૃક્ષને વિંધી રાખવાથી બંનેના બળાબળ નક્કી થઈ જશે. તમારું આ ધનુષ્ય હાથેની લાંબી સૂંઢ જેવું વિશાળ છે. તમે એના પર પ્રત્યંચા ચડાવો અને એને કાન સુધી ખેંચીને સાલ વૃક્ષને લક્ષ્ય બનાવીને એક વિશાળ બાણ છોડો. એમાં સંદેહ નથી કે તમારું છોડેલું બાણ આ સાલના વૃક્ષને વિંધી નાખશે. રાજન, હવે વિચાર કરવાની જરૂર નથી. હું મારા શપથ આપીને કહું છું કે તમે મારું આ પ્રિય કાર્ય અવશ્ય કરો. જેમ બધા તેજસ્વી પદાર્થોમાં સૂર્યદેવ શ્રેષ્ઠ છે, જેમ મોટા મોટા પર્વતોમાં ગિરિરાજ હિમાલય શ્રેષ્ઠ છે અને જેમ ચોપગા પ્રાણીઓમાં સિંહ શ્રેષ્ઠ છે, એ જ રીતે પરાક્રમમાં બધા મનુષ્યોમાં તમે શ્રેષ્ઠ છો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 11મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.